શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 67મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિ, પ્રથમ જ્ઞાનનું લક્ષણ કહીએ છીએ, જીવ પ્રાણી માત્રના દેહ નાના પ્રકારના દુઃખો તથા નાના પ્રકારના વિકારોથી ભરેલા છે અને આત્મા જે જીવ છે તે તો દેહ થકી ભિન્ન છે, વિકારી રહિત અને સુખરૂપ છે. એ જીવાત્મા શસ્ત્રે કરીને છેદાય તથા ભેદાય એવો નથી. તે આત્મા નિત્ય, અજન્મા, પરિણામે રહિત તથા અક્ષર છે. વળી તે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને પ્રાણ એ સર્વેને પ્રકાશનારો છે. એ જીવાત્મા જળે કરીને સડી જાય, અગ્નિએ કરીને બળી જાય તથા વાયુએ કરીને સુકાઈ જાય એવો નથી. એ જીવાત્મા નિર્લેપ અને અચળ છે. એ જીવાત્માને વિશે જે ગુણ છે તે દેહાદિકમાં ક્યારેય પણ આવતા નથી અને દેહાદિકને વિશે જે દોષ છે તે જીવાત્માને વિશે ક્યારેય પણ આવતા નથી. પોતાના જીવાત્માને આવા લક્ષણોએ યુક્ત જાણીને પછી સત, ચિત્ત અને આનંદરૂપ એવું જે અક્ષર બ્રહ્મ, તેમની સંગાથે એ જીવાત્માના એકપણાની ભાવના કરવી, અર્થાત અક્ષર બ્રહ્મના ગુણને પોતાને વિશે ધારવા. એમ ધારતા ધારતા અક્ષર બ્રહ્મના ગુણ પોતાના આત્માને વિશે આવે છે. જેમ દેહના સ્વભાવ જીવાત્માને વિશે કલ્પવાથી દેહરૂપ થઈ જવાય છે, તેમ અભ્યાસ કરવાથી અક્ષર બ્રહ્મના ગુણ જીવાત્માને વિશે આવે છે. હે મુનિ, પોતાના જીવાત્માને વિશે એવી અતિશય દ્રઢ નિષ્ઠા તે જ્ઞાન કહેવાય. હવે મોટા સંતોએ માન્ય કરેલું વૈરાગ્યનું લક્ષણ કહીએ છીએ. હે મુનિ, પ્રથમ પોતાના તથા બીજાના દેહનું સ્વરૂપ યથાર્થ જાણવું. તે દેહ માંસના લોચા અને મળ આદિક અપવિત્ર ભૂંડી વસ્તુથી ભરેલા કોથળા જેવો જ છે. ત્વચા, માંસ, રુધિર, નાડીઓ, મેદ, મજ્જા, હાડકાના કટકા, વિષ્ટા, મૂત્ર, જરા અવસ્થા તથા નાના પ્રકારના રોગ આદિક ભૂંડી અપવિત્ર વસ્તુઓથી ભરેલા આ દેહને વિશે શું રૂઢી વસ્તુ છે? કોઈ વસ્તુ રૂઢી નથી, સર્વે ભૂંડી જ વસ્તુઓ ભરેલી છે. રાજાનો દેહ હોય છતાં અંતે કૃમિ, વિષ્ટા અને ભસ્મ એવી કોઈને કોઈ સંજ્ઞા થાય છે. જેમ કે મૃત્યુ પામેલો દેહ પડ્યો રહે તો તેમાં કીડા પડી જાય ને જો તે દેહને શિયાળિયા, સમળા આદિક જનાવરો ખાઈ જાય તો તેની વિષ્ટા થઈ જાય અને લાકડામાં અગ્નિએ કરીને બાળે તો ભસ્મ થઈ જાય છે. આવા દેહને વિશે પ્રીતિવાળા જીવ વારંવાર અંડજ, ઉદ્ભીજ, સ્વેદજ અને જરાયુજ એ ચાર પ્રકારના દેહને પામે છે. મનુષ્યો આવા દેહથી શુભ કે અશુભ કર્મો કરીને દેવલોક, પાતાળલોક તથા મૃત્યુલોકને વિશે વારંવાર જન્મ અને મૃત્યુને પામે છે. અશુભ કર્મોથી અતિશય ભયંકર યમયાતનાના તથા નરકના દુઃખને પામે છે ને ત્યાર પછી પક્ષી, કીડા આદિક અતિશય ભૂંડા જન્મને પરવશ થઈને વારંવાર પામે છે તથા શુભ કર્મોથી એ જીવ ક્યારેક રાજાના દેહને પામે છે, ક્યારેક પાતાળલોકના સુખને પામે છે અને ક્યારેક સ્વર્ગના સુખને પામે છે. પરંતુ એ સર્વે સુખ નાશવંત છે તથા કામ, લોભ, ભય, ઈર્ષા, ક્રોધ અને બરોબરીયામાં અદેખાય એ આદિક દોષોથી ભરેલા છે. માટે એ સર્વે સુખ તો કેવળ દુઃખરૂપ જ છે. કારણ કે બ્રહ્માના એક દિવસને વિશે 14 ઇન્દ્રનો નાશ થઈ જાય છે અને જ્યારે પ્રાકૃત પ્રલય થાય ત્યારે વિરાટ દેહ સહિત એવા બ્રહ્માજીનો પણ નાશ થઈ જાય છે. પ્રકૃતિ પુરુષથી ઉદ્ભવેલું જે કાંઈ સ્થાવર જંગમ વિશ્વ છે તે સર્વે કાળનું ભક્ષણ છે. આવી રીતે અખિલ બ્રહ્માંડને અને તેના સુખને નાશવંત તથા દુઃખરૂપ જાણી પોતાનો દેહ, દેહના સંબંધી વિષયભોગના પદાર્થો એ સર્વેને વિશે આસક્તિનો ત્યાગ કરી દેવો, તેમાં ક્યાંય પ્રીતિ રાખવી નહીં, તેને વૈરાગ્ય કહેવાય છે. શ્રી વાસુદેવ ભગવાનના અવતારને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત જે સ્નેહ કરીને સેવા કરવાની વૃત્તિ, તે ભક્તિ કહેવાય છે. મહાત્મ્ય જ્ઞાન એટલે શું કે શ્વેતદ્વીપ, બ્રહ્મપુર, ગોલોક તથા વૈકુંઠ આદિક જે ભગવાનના ધામ છે, તેની વિશે જે દિવ્ય ઐશ્વર્યો રહ્યા છે તથા દિવ્ય પાર્ષદો રહ્યા છે, જ્યારે પોતાની ઈચ્છાથી જીવના કલ્યાણ કરવા મનુષ્ય રૂપ થઈને આ પૃથ્વી પર ભગવાન વિચરણ કરે છે, ત્યારે તે ઐશ્વર્યો અને પાર્ષદો પણ તેમની સાથે રહેલા હોય છે. એવી રીતે દિવ્ય ભાવે કરીને પ્રત્યક્ષ ભગવાનને જાણવા, તેને મહાત્મ્ય જ્ઞાન કહેવાય. આવી રીતના મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભગવાનને જાણીને શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણ સેવા, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન એ નવ પ્રકારે પ્રેમયુક્ત ભગવાનનું સેવન કરવું તે ભક્તિનું લક્ષણ છે. જે પોતાના ધર્મને વિશે રહી જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરે છે, તેઓ ઉત્તમ ભક્ત મનાયેલા છે. એવી રીતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ સંપન્ન સંત પુરુષો છે, તેને આ લોકને વિશે સદગુરુઓ કહેવાય છે. અને એવા સાધુના દર્શન માત્રે કરીને સર્વ પાપ નાશ પામી જાય છે. પોતાને કર્મે કરીને સંસારને વિશે ભમતા પુરુષનું કલ્યાણ પણ સ્વધર્મના પાળનારા ને ભગવાનના ભક્ત એવા સાધુના આશ્રયથી જ થાય છે. મોક્ષની ઈચ્છાવાળાએ એવા સાધુને સેવવા અને પૂજવા, હે મુનિ, ધર્મ બે પ્રકારનો માનેલો છે, એક પ્રવૃત્તિ ધર્મ અને બીજો નિવૃત્તિ ધર્મ. એ બે પ્રકારનો ધર્મ ભગવાનના સંબંધ થકી એકાંતિક ધર્મ કહેવાય છે. સનકાદિક ત્યાગીઓ નિવૃત્તિ ધર્મમાં રહી એકાંતિકપણાને પામ્યા છે અને મરિચ્યાદિક પ્રજાપતિ આદિક ગૃહસ્થો પ્રવૃત્તિ ધર્મમાં રહી એકાંતિકપણાને પામ્યા છે. સાક્ષાત ભગવાનના ધામને પામવારૂપ આત્યંતિક મુક્તિ તો કેવળ એકાંતિક ધર્મે કરીને જ પમાય છે. માત્ર એકલા નિવૃત્તિ કે પ્રવૃત્તિ ધર્મથી થતી નથી, પરંતુ બીજા લોકની પ્રાપ્તિ થાય છે. હે મુનિ, હવે એકાંતિક ધર્મનું સ્વરૂપ સારી પેઠે સમજાય તેવી રીતે અમે તમને કહીએ છીએ. તે સ્વરૂપ ભગવાનના આશ્રય વિના શાસ્ત્રવેત્તા વિચક્ષણ પુરુષને જાણવો પણ અતિશય કઠણ છે. હે મુનિ, નેત્ર, શ્રોત્ર આદિક બહારની ઇન્દ્રિયોની તથા મન, બુદ્ધિ આદિક અંદરની ઇન્દ્રિયોની સર્વે વૃત્તિઓ સહજ સ્વભાવે નિરંતર એક ભગવાનની વિશે જ પ્રીતિએ યુક્ત વર્તતી હોય, ત્યાર પછી હિંસાએ રહિત અને કોઈ પણ ફળની ઈચ્છા નહીં રાખીને જ્ઞાન વૈરાગ્ય યુક્ત થઈ વેદે કહેલા પ્રવૃત્તિ ધર્મ કે નિવૃત્તિ ધર્મરૂપ કર્મ કરે, તો તે એકાંતિક ધર્મ આત્યંતિક કલ્યાણને અર્થાત ભગવાનના ધામને પમાડનારો થાય છે. એકાંતિક ધર્મયુક્ત જે પુરુષ હોય તેને મોટા મોટા સાધુઓએ એકાંતિક ભક્તો કહ્યા છે. સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત ભગવાનને વિશે અનન્ય ભક્તિના લક્ષણવાળો એકાંતિક ધર્મ છે તે થોડાક આત્મબળવાળા પુરુષોને ધારવો અતિશય કઠણ છે. એ એકાંતિક ધર્મને ધારવાવાળા પુરુષો જે સમયે પૃથ્વી પર હોય તે સમયે તે એકાંતિક ધર્મ પ્રગટ થાય છે, અને એવા પુરુષો જ્યારે ન હોય ત્યારે તે એકાંતિક ધર્મ અદૃશ્ય થઈ જાય છે. પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનના સંગ થકી અથવા તે ભગવાનના ભક્તના સંગ થકી જ પુરુષ એકાંતિક ધર્મ પામી શકે છે. તે વિના બીજા કોઈ પ્રકારે ક્યારેય પણ એ એકાંતિક ધર્મ પમાતો નથી. જે સમયે, જે દેશને વિશે અથવા પુરુષને વિશે એ એકાંતિક ધર્મ રહ્યો હોય તે સમયે અને તે ઠેકાણે સતયુગની પ્રવૃત્તિ જાણવી, પરંતુ ત્યાં ત્રેતા, દ્વાપર તથા કળિયુગની પ્રવૃત્તિ ન જાણવી. ગૃહસ્થ ભક્તજનોએ એ એકાંતિક ધર્મનું આચરણ કરીને જીવની હિંસાએ રહિત એવા વિષ્ણુયાગ, દાન, વ્રત આદિ અનેક પ્રકારના દ્રવ્યોમય યજ્ઞોથી વિધિપૂર્વક ભગવાનનું પૂજન કરવું અને પૃથ્વી પર ત્યાગીઓએ એકાંતિક ધર્મનું આચરણ કરીને બ્રહ્મયજ્ઞ એટલે કે ભગવાન સંબંધી શાસ્ત્ર ભણવા, ભણાવવા, વિચારવા, પાઠ કરવો તથા ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરી દેખાડવું, તેમજ તપયજ્ઞ, દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણને દંડ દેવો તથા યોગયજ્ઞ એટલે અષ્ટાંગ યોગ સાધવો વગેરેથી ભગવાનનું પૂજન કરવું. એ યજ્ઞોને વિશે, પૂજવા યોગ્ય બીજા દેવતાઓને વિશે ભગવાનના ભક્તપણાની ભાવના કરીને પૂજવા, પરંતુ અલગપણાની ભાવના કરવી નહીં. ભગવાનના એકાંતિક ભક્તો આ લોકમાં પંચભૂતના દેહનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ એવું ભાગવત શરીર પામીને બ્રહ્મધામને પામે છે. હે મુનિ, આ રીતે એકાંતિક ધર્મનું લક્ષણ સારી રીતે સમજાય એ રીતનું મેં તમને કહ્યું. તે એકાંતિક ધર્મની પ્રાપ્તિને માટે પૂર્વે મોટા મોટા ઋષિઓએ ઉગ્ર તપ કર્યું હતું. તે માટે જે મુમુક્ષુ ભક્ત પોતાનું આત્યંતિક કલ્યાણ ઈચ્છતા હોય તે એકાંતિક ધર્મ પાળે. તે પાળવે કરીને જ જન્મ મરણરૂપ સંસાર થકી મુકાઈને ભગવાનના ધામને પામે છે. પૂર્વે જે જનો આત્યંતિક મુક્તિ પામ્યા છે તે પણ આ એકાંતિક ધર્મનું પાલન કરવે કરીને જ પામ્યા છે, પણ બીજા કોઈ સાધનથી પામ્યા નથી. હે મુનિ, તમે આ એકાંતિક ધર્મનું પાલન કરીને અમારા આશ્રિત બીજા સર્વે ત્યાગી સંતોને તે જ પ્રમાણે વર્તાવો, કારણ કે તમે તેવી રીતે વર્તવા અને વર્તાવાને વિશે સમર્થ છો. પવિત્ર તથા આત્યંતિક મોક્ષ પમાડનારા એવા ત્યાગી સાધુઓના ધર્મામૃતનું જે સાધુઓ સેવન કરશે, અર્થાત ભણી સાંભળીને તે પ્રમાણે વર્તન કરશે, તેમને કાળરૂપ સર્પનો ભય નહીં રહે તથા તેમને જન્મ મરણરૂપ વારંવારની સંસ્કૃતિમાં ક્યારેય જવું પડતું નથી. હે મુનિ, ત્યાગી સાધુઓના એકાંતિક ધર્મોને કહેતો આ ધર્મામૃત ગ્રંથ અતિશય પવિત્ર ગ્રંથ છે. સત અસતના વિવેકે યુક્ત થઈ તથા અતિ ડહાપણથી બુદ્ધિવાળા મોટા સાધુઓને આ સર્વકાળે સેવવા યોગ્ય છે ને સર્વસંતાપને હરનાર છે. આવા ધર્મામૃતનું આ લોકમાં જે ત્યાગીઓ રસપાન કરે છે, આદરથી ભણીને, સાંભળીને તથા વિચારીને એ પ્રમાણે વર્તે છે, તે ત્યાગી સાધુ જન્મ મરણના ભય થકી મુકાઈને ભગવાનના ધામને પામે છે અને બ્રહ્મરૂપ થઈને અખંડ ભગવાનની સેવામાં રહે છે. સુવ્રત મુનિ કહે છે, હે નિષ્પાપ પ્રતાપસિંહ રાજન, આવી રીતે સત્પુરુષોના સ્વામી શ્રી ભક્તિધર્મના પુત્ર ભગવાન શ્રી નારાયણ મુનિએ કહેલા ત્યાગી સાધુઓના એકાંતિક ધર્મો સાંભળીને પ્રસન્ન થયેલા ગોપાળાનંદ મુનિ સ્વયં એ પ્રમાણે વર્તન કરવા લાગ્યા અને બીજા ત્યાગી સંતોને એ પ્રમાણે વર્તાવવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્યાગી સાધુઓના ધર્મને વિશે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના લક્ષણરૂપ એકાંતિક ધર્મનું નિરૂપણ કર્યું. એ નામે 67મો અધ્યાય પૂર્ણ થયો.